છે બટર માળીનો ટુકડો રૂડો ડોલે છે રૂડો રૂપાળો કલગી વાળો વરખડી તને છાઈ રહી તો ડોલે છે બટર માળીનો ટુકડો રૂડો ચરમારીનો કુકડો રૂડો.